श्री पद्म पुराण उत्तरखंड अध्याय 65 श्रीमद भगवद गीता ना चौथा अध्याय नु महात्मय श्री भगवान कहे छे, हे प्रिय, हवे हूँ चौथा अध्याय नु महात्मय कहू छू। सांभळो, भागीरथी ना किनारे वाराणसी नामनी एक पुरी छे, त्या विश्वनाथ जी ना मंदिर मा भरत नामना एक योगनिष्ठ महात्मा रहता हता, जे दररोज आत्मचिंतन में तत्पर थईने आदरपूर्वक गीता ना चौथा अध्याय नो पाठ कर्या करता हता। एना अभ्यास थी तेमनो अंतकरण निर्मल थई गयो हतो। तेओ ठंडी गर्मी वगैरह द्वंद्वो थी कदी व्यथित थता न हता। एक समय नी वात छे, तपोधन नगर नी सीमा में स्थित देवताओं ना दर्शन करवानी इच्छा थी भ्रमण करता रहीने नगर नी बहार निकली गया। ત્યાં બોરડીના બે વૃક્ષ હતા, તેમના મૂળમાં તેઓ વિશ્રામ કરવા લાગ્યા। એક વૃક્ષના મૂળમાં તેમણે માથું રાખ્યું હતું અને બીજા વૃક્ષના મૂળમાં તેમનો એક પગ મૂકેલો હતો। થોડીવાર પછી જ્યારે તે તપસ્વી ચાલ્યા ગયા ત્યારે તે બંને વૃક્ષો 5-6 દિવસમાં સુકાઈ ગયા, તેમના ઉપર પાંદડા અને ડાળીઓ પણ રહી નહીં। ત્યાર પછી તે બંને વૃક્ષ કોઈ બ્રાહ્મણોના પવિત્ર ઘરમાં કન્યાઓ રૂપે ઉત્પન્ન થયા। તે બંને કન્યાઓ જ્યારે 7 વર્ષની થઈ ગઈ ત્યારે તેમણે દૂર દેશમાંથી ફરીને આવી રહેલા ભરત મુનિને જોયા। તેમને જોતા જ તે બંને તેમના ચરણોમાં પડી ગઈ અને મીઠી વાણીમાં બોલી, હે મુનિ, તમારી જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે અને વૃક્ષમાંથી મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યું છે। તેમના પ્રમાણે કહેવાથી મુનિને બહુ આશ્ચર્ય થયું। તેમણે પૂછ્યું, હે પુત્રીઓ, મેં ક્યારે અને ક્યાં સાધનથી તમને મુક્ત કર્યા? સાથે એ પણ જણાવો કે તમારા બોરના વૃક્ષ થવાનું કારણ શું હતું, કેમ કે આ વિષયમાં હું કંઈ જાણતો નથી। ત્યારે તે કન્યાઓ પ્રથમ તેમના બોરડી થઈ જવાનું કારણ કહેતી બોલી, હે મુનિ, ગોદાવરી નદીના તટ પર છિન્ન પાપ નામનું એક તીર્થ છે જે મનુષ્યને પુણ્ય પ્રદાન કરનારું છે। તે પાવનતાની ચરમસીમાએ પહોંચેલું છે। તે તીર્થમાં સત્યતપા નામના એક તપસ્વી બહુ કઠોર તપસ્યા કરી રહ્યા હતા। તેઓ ગ્રીષ્મ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિઓની વચ્ચે બેસતા હતા, વર્ષાકાળમાં જળની ધારાઓથી તેમના મસ્તકના વાળ સદા ભીના રહેતા હતા તથા ઠંડીના સમયે જળમાં નિવાસ કરવાના કારણે તેમના શરીરના રોમ હંમેશા ઊભા જ રહેતા હતા। તેઓ બહાર અંદરથી સદા શુદ્ધ રહેતા, યથા સમય તપસ્યા કરતા તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પરમ શાંતિ પ્રાપ્ત કરીને આત્મામાં જ રમણ કરતા હતા। તેઓ પોતાની વિદ્વતા દ્વારા જેવું વ્યાખ્યાન કરતા હતા તે સાંભળવા માટે સાક્ષાત બ્રહ્મા પણ દરરોજ તેમની પાસે ઉપસ્થિત થતા અને પ્રશ્ન કરતા હતા। બ્રહ્માજીની સાથે તેમનો સંકોચ રહ્યો ન હતો, તેથી તેઓ આવે ત્યારે પણ તેઓ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા। પરમાત્માના ધ્યાનમાં નિરંતર સંલગ્ન રહેવાના કારણે તેમની તપસ્યા સદા વધતી રહેતી હતી। સત્યતપાને જીવન મુક્ત જેવા માનીને ઇન્દ્રને પોતાના પદ વિશે થોડો ભય ઉત્પન્ન થયો ત્યારે તેમણે તેમની તપસ્યામાં સેંકડો વિઘ્નો નાખવા શરૂ કર્યા। અપ્સરાઓના સમુદાયોમાંથી અમને બંનેને બોલાવીને ઇન્દ્રે આ પ્રમાણે આદેશ આપ્યો, તમે બંને તે તપસ્વીની તપસ્યામાં વિઘ્ન નાખો જે મને ઇન્દ્રપદથી હરાવીને સ્વયં સ્વર્ગનું રાજ્ય ભોગવવા ચાહે છે। ઇન્દ્રનો આદેશ મળતા અમે બંને ત્યાંથી નીકળીને ગોદાવરીના તીરે જ્યાં તે મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા। ત્યાં મંદ અને ગંભીર સ્વરે વાગી રહેલા મૃદંગ તથા મધુર વેણુનાદની સાથે અમે બંને બીજી અપ્સરાઓ સાથે ગીત ગાવાનું શરૂઆત કરી। એટલું જ નહીં, તે યોગી મહાત્માને વશ કરવા માટે અમે લોકો સ્વર તાલ અને લય સાથે નૃત્ય પણ કરવા લાગ્યા। વચ્ચે થોડો સાડીનો છેડો ખસી જતા એમને અમારી છાતી પણ દેખાઈ જતી હતી। અમારા બંનેની ઉન્મત્ત ગતિ કામભાવ જાગૃત કરનારી હતી, પરંતુ તેણે તે નિર્વિકાર મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કરી દીધો ત્યારે તેમણે હાથમાંથી જળ છોડીને અમને ક્રોધપૂર્વક શ્રાપ આપ્યો, અરે તમે બંને ગંગાજીના તટ પર બોરડીના વૃક્ષ થઈ જાઓ। આ સાંભળીને અમે બંને બહુ વિનયપૂર્વક કહ્યું, હે મહાત્મન, અમે બંને પરાધીન હતી, તેથી અમારા દ્વારા જે અપરાધ થયો છે તેને તમે ક્ષમા કરો। આમ કહીને અમે મુનિને પ્રસન્ન કરી લીધા. ત્યારે તે પવિત્ર ચિત્તના મુનિએ અમારા સ્વાપોદ્ધારની અવધિ નિશ્ચિત કરીને કહ્યું, ભરત મુનિના આવતા સુધી જ તમારા પર આ શ્રાપ લાગુ રહેશે. ત્યાર પછી તમારો મૃત્યુલોકમાં જન્મ થશે અને પૂર્વ જન્મની સ્મૃતિ જળવાઈ રહેશે. મુનિ, જે સમયે અમે બંને બોરડી વૃક્ષ તરીકે ઊભી હતી તે સમયે તમે અમારી પાસે આવીને ગીતાના ચોથા અધ્યાયનો જપ કરતા રહીને અમારો ઉદ્ધાર કર્યો હતો. તેથી અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે કેવળ શ્રાપથી નહીં આ ભયાનક સંસારથી પણ ગીતાના ચતુર્થ અધ્યાયના પાઠ દ્વારા અમને મુક્ત કરી. શ્રી ભગવાન કહે છે તે બંનેના પ્રમાણે કહેવાથી મુનિ બહુ જ પ્રસન્ન થયા તથા તેમની પૂજા ગ્રહણ કરીને વિદાય લઈને જેવા આવ્યા હતા તેવા જ ચાલ્યા ગયા. તથા તે કન્યાઓ પણ બહુ આદરપૂર્વક દરરોજ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરવા લાગી, જેથી તેમનો ઉદ્ધાર થઈ ગયો. અધ્યાય 65 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.